શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 33મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, વિધવા સ્ત્રીના મસ્તક પર બાંધેલો અંબોડો પતિને બંધન કરનારો થાય છે, તેથી વિધવા સ્ત્રીઓએ મસ્તક પરના કેશનું મુંડન કરાવવું. જો વિધવા કેશ રાખે તો તૈલાદિકના સંસ્કાર કર્યા વિનાના જટાતુલ્ય રાખે અને મસ્તક ઉપર મુંડન તીર્થમાં કરાવવું અથવા શુભ પર્વને દિવસે કરાવવું. તેઓએ આપતકાળ પડ્યા વિનાના સમયે દિવસના અંતે સાયંકાળે જ એકવાર ભોજન કરવું, ધર્મહીન સ્ત્રીઓનો સંગ ન કરવો, રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં, નગ્ન સ્નાન કરવું નહીં અને ક્રોધનો તો દૂરથી જ ત્યાગ કરવો. વિધવા સ્ત્રીઓએ ક્યારેય પણ શરીર ઉપર તેલ મર્દન ન કરવો, સુગંધિમાન અત્તરાદિકનો ઉપયોગ ન કરવો, કંઠે પ્રાણ આવવા છતાં બળદની સવારી ન કરવી, ભાંગ ગાંજો આદિક માદક વસ્તુનું અને તાંબુલનું ભક્ષણ ન જ કરવું, અતિભોજન ન કરવું, શરીરમાં ધાતુને વધારે તેવા દૂધ ઘી વગેરે પદાર્થો તથા મિષ્ટાન્ન અને લવિંગ એલચી તજ આદિક ઉત્તેજક પદાર્થો પણ આપતકાળ પડ્યા વિના ક્યારેય પણ ખાવા નહીં, ઉત્તમ તેમજ કસુંબલ વસ્ત્રો ધારણ કરવા નહીં, પુષ્પની માળા ચંદન હાથમાં કડા અને સિંદૂર ધારણ કરવા નહીં, આંખમાં આંજણ આંજવું નહીં, સુવર્ણના અલંકારો અને સુવર્ણના તારેયુક્ત વસ્ત્રો પણ ધારણ કરવા નહીં. ભગવાન શ્રીહરિના પ્રસાદીના સૌભાગ્ય દ્રવ્ય કે ચંદનને આંગળીથી લઈ કંઠમાં ધારણ કરવા, પરંતુ ભાલમાં ધારણ કરવા નહીં. તેવી જ રીતે વિધવાએ ભગવાનના પ્રસાદીના હારને સૂંઘીને અન્યને આપી દેવા, પરંતુ પોતે ધારણ કરવા નહીં. ચિત્ર વિચિત્ર વસ્ત્રો, કંચુકી અને દેશથી વિપરીત વસ્ત્રો ક્યારેય ધારણ ન કરવા, હાથ પગના નખ ન રંગવા તેમજ દાંત કે હોઠ ન રંગવા, ભાલમાં કુમકુમનો ચાંદલો ન કરવો તેમજ કુમકુમથી ભાલમાં પત્રિકા પણ ન કરવી, સુવાસિનીનો પુરુષનો કે સંન્યાસીની સ્ત્રીના જેવો અને નર્તકીના જેવો વેશ ન ધારવો, કોઈ કાર્ય વિના જ્યાં ત્યાં ભટકવું નહીં, એકલાએ અન્યના ઘેર બેસવા ન જવું, વિધવાએ વૃદ્ધ પિતાના ખોળામાં પણ ન બેસવું, સસરાના કે પિતાના પક્ષની સ્ત્રીઓની આગળ ઉપહાસના જેમ વચનો ન બોલવા, વળી વિધવા સ્ત્રીએ માતાની આગળ ગ્રામ્ય વાર્તા ન કરવી, અન્ય સ્ત્રીઓ આગળ શૃંગાર રસ સંબંધી વાર્તા ન કરવી, વિધવા સ્ત્રીઓએ હોળીની રમત ક્યારેય પણ ન કરવી, અપશબ્દો ન બોલવા, કોઈના પર મિથ્યાપવાદનું આરોપણ ન કરવું, કોઈને ગાળ ન દેવી, સસરા પક્ષના જનોની સાથે નિર્લજ્જ થઈને વાદવિવાદ ન કરવો, જાર પુરુષના સંગાદિક પાપે કરીને દૂષિત નારીની સાથે મિત્રતા ક્યારેય ન કરવી. વિધવા સ્ત્રીએ સંન્યાસિણીની સાથે, સ્ત્રી પુરુષને એકાંતમાં મિલન કરાવી આપનારી દૂતીની સાથે અને શુદ્ર થકી પણ નીચી સંકર જાતિની સ્ત્રી સાથે મૈત્રી ન કરવી, યવનની નારી સાથે, કામાકુળ સ્ત્રી સાથે, પાખંડીની સ્ત્રી સાથે પણ મૈત્રી ન કરવી, તેમજ જે સ્ત્રીને ભગવાનના અવતારોમાં વિશ્વાસ ન હોય તેવી સ્ત્રીની સાથે નિર્લજ્જ, ગર્ભસ્રાવ થાય તેવી ઔષધિને જાણનારી, વશીકરણાદિ મંત્રતંત્રને જાણનારી, ગર્ભને પાળનારી અને લોકોને છેતરનારી સ્ત્રીની સાથે પણ મિત્રતા ન કરવી. જો લોકાપવાદથી નિંદિત પુરુષને ઘેર પતિવ્રતા નારી હોય છતાં પણ તે પતિવ્રતા નારીના દર્શને તેમને ઘેર ન જવું. વળી વિધવા સ્ત્રીએ પોતાના થકી અતિશય નીચ જાતિમાં જન્મેલી સ્ત્રી અતિશય ધર્મવાળી હોય છતાં પણ તેમને ઘેર બેસવા ન જવું. જો પોતાનું ધન આજીવિકા પૂરતું હોય તો તે ધનનો વ્યય ધર્મકાર્યને માટે પણ ક્યારેય ન કરવો, જેનાથી પરનો આશ્રય કરવો પડે અને પોતાના વિધવા ધર્મ થકી ભ્રષ્ટ થવાનો વારો આવે છે તેમાં કોઈ સંશય નથી. વિધવા સ્ત્રીએ વિવાહ, દેશાંતરમાંથી આવેલા પુરુષનો સંઘ, રાજાનું સૈન્ય, નૃત્ય, ગીત, લોકોનો ઉત્સવ અને સુંદર વેશને ધરી રહેલા પુરુષને જોવા ન જવું, અરીસામાં પોતાનું મુખ ન જોવું, ક્યારેય પણ એકલા ન નીકળવું, સ્વચ્છંદી ક્રીડા કરતા પુરુષોને જોવા નહીં, તેમની સાથે બોલવું નહીં અને તેમનો સ્પર્શ પણ ન કરવો. શતશાસ્ત્રની કથા સિવાય પુરુષ સંબંધી કહેવા માંડેલી વાર્તાઓ ક્યારેય પણ સાંભળવી નહીં અને પોતે કહેવી પણ નહીં. વાઘ, સિંહ, સર્પ, ઘર આદિકમાં અગ્નિ લાગવો, પાણીમાં ડૂબી જવાનો પ્રસંગ ઊભો થવો એ આદિક અનેક પ્રકારના ભયનો આપતકાળ આવી પડે ત્યારે પુરુષનો સ્પર્શ થાય તથા તેમની સાથે બોલાય તો પણ દોષ લાગતો નથી. તેવી જ રીતે ધાવણા બાળકનો સ્પર્શ થાય કે તેમની સાથે બોલાય તેનો દોષ લાગતો નથી. જે પુરુષનું ધોયેલું વસ્ત્ર ભીનું હોય કે સુકાયેલું હોય તે સિવાયના પુરુષના ધારેલા વસ્ત્રો કે ધાર્યા પછી ઉતારીને મૂકેલા વસ્ત્રનો વિધવા સ્ત્રીએ સ્પર્શ ન કરવો, તેમજ પુરુષના અંગ ઉપર રહેલા વસ્ત્રનો પણ વિધવા સ્ત્રીએ સ્પર્શ ન કરવો, હૃદયમાં કામભાવથી પુરુષનું ચિંતવન ન કરવું, સંભોગનું આચરણ કરતા ચિત્રો ન ચિતરવા અને તેવા ચિત્રોનો સ્પર્શ પણ ન કરવો, તેમજ તેવા પૂતળાનો પણ સ્પર્શ કરવો નહીં. વિધવા સ્ત્રીએ જાણી જોઈને પશુ પક્ષી આદિકની મૈથુન ક્રિયા પણ જોવી નહીં. પોતાનું કાર્ય સિદ્ધ થાય એમ હોય છતાં પણ પુરુષની સાથે વિધવાએ મિત્રતા ન કરવી. પુરુષના મળમૂત્ર કરવાને સ્થળે વિધવાએ મળમૂત્ર કરવા જવું નહીં. પુરુષની દ્રષ્ટિસંગાથે પોતાની દ્રષ્ટિ બાંધીને ક્યારેય પણ પુરુષને જોવો નહીં. ધર્મમાં રહેલી વિધવા સ્ત્રીએ પુરુષની સાથે બોલ્યા વિના કેવળ પોતાના હાથ, નેત્ર કે ભ્રકુટીને ઇશારે પુરુષને કંઈ પણ જણાવવું નહીં. પુરુષના ગુહ્ય અંગને જોવું નહીં. હંમેશા પુરુષથી ચાર હાથ દૂર ચાલવું. દેવ મંદિરમાં કે સાંકડા માર્ગમાં કે ઉત્સવમાં મનુષ્યોની ભીડ જમા થઈ હોય તેવા સમયે વિધવા સ્ત્રીએ પુરુષના અંગનો સ્પર્શ ન થાય તે રીતે પોતાના શરીરનું રક્ષણ કરવું, પરંતુ પુરુષથી ચાર હાથ દૂર ન રહેવાય તેનો દોષ નથી. જે ઘરમાં ઉપરના માળે પુરુષ એકલો સૂતો હોય તે ઘરમાં તેની ઉપરના કે નીચેના માળે રાત્રિને વિશે એકલી વિધવા સ્ત્રીએ શયન કરવું નહીં. પુરુષની દ્રષ્ટિ પોતાના વક્ષસ્થળ, ઉદર કે સાથળ ઉપર પડે તે રીતે બેસવું નહીં. હાથ અને પગની ચંચળતાનો ત્યાગ કરવો. પુરુષ જુએ તે રીતે પોતાના અંગોનું ઘર્ષણ ન કરવું. પિતા કે સસરા ન જાણે તે રીતે અન્ય કોઈ પુરુષ સાથે વ્યવહાર ન કરવો. કોઈ પણ પુરુષને સ્ત્રી દ્વારા કોઈ વસ્તુ પહોંચાડવી કે મંગાવવી નહીં. યુવાની અવસ્થામાં રહેલી એકલી વિધવા સ્ત્રીએ માર્ગમાં યુવાન અવસ્થાવાળા પોતાના ભાઈ આદિ પુરુષની સાથે પણ ક્યારે એકલા ચાલવું નહીં અને એકલા એકાંતમાં બેસવું પણ નહીં. અહીં વિધવા સ્ત્રીઓના ધર્મમાં પુરુષની સાથે બોલવામાં કે સ્પર્શ કરવામાં, જોવામાં કે તેના વસ્ત્રાદિકના સ્પર્શમાં જે નિષેધ છે તે સમીપ સંબંધ વિનાના પુરુષોનો છે એમ જાણવો. હવે સમીપ સંબંધવાળા પુરુષો કહીએ છીએ પિતા, ભાઈ, કાકા, ભાઈના પુત્ર, કાકાના પુત્ર, ભાઈના પુત્રોના પુત્રો, કાકાના પુત્રોના પુત્રો, તેમની દીકરીના દીકરાઓ, માતામહ અર્થાત નાના, મામા, મામાના દીકરા અને તેમના દીકરા, તેમની દીકરીના દીકરા, ફુવા, તેમના દીકરા અને તેમના દીકરા, તેમજ તેમની દીકરીના દીકરા, ગુરુ, ગુરુના પુત્રો અને તેમના પુત્રો, સસરા, સસરાના ભાઈઓ તથા જેઠ, દિયર તેમજ તેમના દીકરાઓ, દોહિત્રાઓ, દીકરીઓના જમાઈઓ તથા પોતાના દીકરાઓ તથા તેમના દીકરાઓ તથા પોતાની દીકરીના દીકરાઓ અને તેમના દીકરાઓ, આ સર્વેને સમીપ સંબંધવાળા પુરુષો જાણવા. જો ઉપરોક્ત સર્વે પુરુષો ધાર્મિક હોય તો તેમની સાથે બોલવા, સ્પર્શ કરવા કે જોવામાં કોઈ દોષ નથી. જો તેમના અંગ સ્પર્શમાં દોષ ન હોય તો તેમના વસ્ત્રોના સ્પર્શમાં દોષ ક્યાંથી હોઈ શકે? ન જ હોય. એકલી વિધવા સ્ત્રીએ દિવાલ આદિકના આવરણ વિનાના ઘરમાં અથવા એકાંત સ્થળમાં યુવાન અવસ્થામાં રહેલા પોતાના પિતાની સાથે પણ ક્યારેય રહેવું કે બેસવું નહીં. પૂર્વોક્ત પિતા આદિક સમીપ સંબંધવાળા પુરુષો જો પાપી અને ભગવાન થકી વિમુખ હોય તો તેઓની સાથે પણ વિધવા સ્ત્રીએ બોલવું નહીં અને તેમનો સ્પર્શ પણ ન કરવો અને તેમનો સર્વ પ્રકારે ત્યાગ કરી પોતાના નિષ્કામ વ્રતનું રક્ષણ કરવું તેમજ અન્નાદિક અર્પણ કરી પોતાનું પાલન પોષણ કરે તેને પોતાના પિતા, પુત્ર, ભાઈ આદિકની સમાન જાણી તેઓનો આશ્રય કરવો. જે પુરુષ પોતાનો સમીપ સંબંધવાળો ન હોય છતાં પોતાનું પિતાની જેમ પોષણ કરે ને નિષ્કામ વ્રતનું રક્ષણ કરાવે તે જ સાચો પિતા કહેલો છે. પરંતુ પોતાના ધર્મનો વિનાશ કરાવે તેવો પિતા પિતા કહેવાને યોગ્ય નથી. જે પુરુષ પોતાના ભાઈની પેઠે પોતાનું પોષણ કરે ને ધર્મનું પાલન કરાવે તેને જ સાચો ભાઈ કહેલો છે અને જે પોતાના પુત્રની જેમ પોતાનું પાલન કરે તેને જ પુત્ર કહેલો છે. પરંતુ ધર્મની હત્યા કરનારને પુત્ર કે ભાઈ કહેલો નથી. વિધવા સ્ત્રીએ પોતાના ધર્મનું રક્ષણ કરનાર અને પોતાનું પાલન પોષણ કરનારા પુરુષો સમીપ સંબંધ વિનાના હોય તથા જુદા વર્ણના હોય છતાં પણ તેને જ પિતા આદિકની સમાન જાણવા અને આવા પુરુષોનો સ્પર્શ, તેમની સાથે બોલવું કે તેમને જોવામાં વિધવા સ્ત્રીને કોઈ દોષ લાગતો નથી. જે વિધવા સ્ત્રીના પિતા, ભાઈ આદિક સંબંધીજનો ન હોય તે સ્ત્રીને પોતાના નિષ્કામ ધર્મની રક્ષા કરવાની જો ઈચ્છા હોય તો પૂર્વોક્ત રીતિ પ્રમાણે પોતાના ધર્મનું રક્ષણ કરે તેવા સદ્ધર્મનિષ્ઠ પુરુષના આશ્રયે રહેવું. પરંતુ ધર્મપરાયણ વિધવા નારીએ ક્યારેય પણ સ્વતંત્ર ન રહેવું. જો પોતાના જ્ઞાતિજનોનો અભાવ હોય તો વિધવા સ્ત્રીએ ધર્મરક્ષક રાજાને આશ્રયે રહેવું. વિધવા સ્ત્રીએ પોતાની જાતિ થકી ભ્રષ્ટ કરે એવું કોઈ કર્મ ન કરવું, કારણ કે જાતિ શુદ્ધિ જ બુદ્ધિ શુદ્ધિનું કારણ કહેલું છે. શ્રી નારાયણ ભગવાન કહે છે, હે વિપ્ર, હવે પોતાની આજીવિકા વૃત્તિ ચલાવવા માટે તૃણ, કાષ્ઠ આદિક વેચાતું લેવા દેવારૂપ કર્મ અથવા ખેતીનું કર્મ અથવા કોઈ સેવાનું કર્મ કરવાનું થાય તો તે પ્રસંગમાં પુરુષો સાથે અવશ્ય બોલવા આદિકનું કર્મ કરવું પડે તો તેવા સમયના ધર્મનો નિર્ણય હું તમને જણાવું છું. આવા આજીવિકા માટેના વ્યવહારમાં પુરુષ સાથે બોલવાનું થાય કે તેના સ્પર્શનો પ્રસંગ થાય ત્યારે તેટલા સમય પૂરતું બોલવું કે સ્પર્શ કરવો, કારણ કે એ જ એમની આજીવિકા મનાયેલી છે. જો વિધવા સ્ત્રી પોતાના જીવન નિમિત્તમાં કુલોચિત વ્યવહાર ન કરે તો પોતાના જીવન નિમિત્તે પરનો આશ્રય કરવાનો થતાં તેમાં નિષ્કામ વ્રત થકી ભ્રષ્ટ થવાય છે. વળી વિધવા સ્ત્રીએ પ્રથમ માનસી પૂજા કરી યથાસમયે પ્રાપ્ત ઉપચાર દ્રવ્યોથી પોતાની પૂજાની શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું અને શ્રીકૃષ્ણ ભગવાનને જ પોતાના પતિ માનવા અને પોતાની શક્તિ પ્રમાણે હંમેશા શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. દિવસે કે રાત્રિએ પોતાના સર્વે કાર્યોમાં શ્રીહરિનું સ્મરણ કરવું અને જ્યારે પોતે રજસ્વલા ધર્મમાં આવે ત્યારે અથવા જન્મ કે મરણનું કોઈ સૂતક આવે ત્યારે તથા રોગાદિક આપતકાળમાં ભગવાનની માનસી પૂજા પોતે કરવી પરંતુ બાહ્ય પૂજા બીજી સ્ત્રીની પાસે કરાવવી, વળી કરવા યોગ્ય ઘરનું કામ કરી આખો દિવસ ભગવાનની નવધા ભક્તિ કરવી, પરંતુ ભક્તિ વિનાનો વ્યર્થ કાળ ક્યારેય નિર્ગમવો નહીં. હે વિપ્ર, ધર્મમાં રહેલી વિધવા સ્ત્રીઓએ સંન્યાસી, બ્રહ્મચારી, અનાશ્રમી અને ત્યાગી સાધુઓનું અન્ન ક્યારેય પણ ન ખાવું, આપતકાળમાં પણ ન ખાવું, કારણ કે એ અન્ન જમવાથી સ્વધર્મમાં સ્થિતિરૂપ શુભમતી નાશ પામે છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ સ્ત્રી ધર્મોમાં વિધવાના ધર્મનું નિરૂપણ કર્યું. એ નામે 33મો અધ્યાય પૂર્ણ થયો.